ભાવ હોય કે નીચે મહાત્મા કરતો હોય એની હોય તો કંટ્રોલ હોય એ તો ડિસ્ચાર્જ ભાવ બી ભાવ ભાવ તો સવાલ જ નથી ભાવ હોય જ નહીં એ શૈલેષ ના ભાવ છે મારા નથી ભાવ એટલે એટલે એનું કેવું એમ છે કે મહાત્મા થઈને આરોપ કરે જ ના કરી જ ના શકે પણ કરતા એને જોયા બે ચાર લોકો ને એને એકદમ આત્મા ને આરોપ કરતા જોયા એટલે એ કહે છે કે મહાત્મા કહેવાય કેવી રીતે સાચો એનું કેવું છે કે ના તું એમ માને છે કે એનો ભાવ તે વખતે સારો હશે ઊંડા ઉતરવા જરૂર નહીં ઊંડા ઉતરવા જરૂર નહીં આપડે એમાં ડીપ નહીં જવાનું એ કેવો ફૂલ કે સહન કરવા ને આપણે ક્યાં સુધી એવી ઠપકારો ખાવી એ કોઈ જાણી જઈને આપણને પગ ધરા કરતો હોય લોકો કે તું તો મૂરખ છે તું મૂરખ છે એમ ના કે લોકો કે તું મૂરખ છે તને ખબર નથી પડતો કે પેલો તને ઠોકર મારે છે તો આપડે ક્યાં સુધી મૂરખ બનવું મૂરખ જ થવું છે મૂરખ થયા એ છૂટ્યા મૂરખ થયા મૂર્ખો નહીં થવું તે વગેરે દાદા આપણને બધું ફૂલ ન થવું હોય તો મારે મારી બોલા મારા કરે તો સહન શક્તિ નથી કરી એવું બની જગત નહીં કોને કેટલા માર્યા તમને બીજા તો કાઢી જુઓ નથી મારા એ બધી શક્તિ નથી ફૂલ બનાવવાની બી શક્તિ નથી તારું લેણું હશે ને એટલું જ તને ફૂલ બનાવશે બરોબર છે એવ જ છે કે ફરી વખત ખાવો છે ફરી એક ચોક્કસ ખાવી છે બીજી બધી વાતો બધી એન્ડ જ ના આવે બીજી બધી ટોક ટોક ટોક કરો ને તેનો એન્ડ જ ના હોય તું કર છે પેલા ચોપડા લઈ ગયા કોઈ બી કોન્ટ્રાડિક્શન કઈ પણ થાય તો એ જ્ઞાન નથી કોન્ટ્રાડિક્શન જાગૃતિ એટલે ભાવ દાદાજી શું નુકસાન કરે આપડે ના જોઈએ ખરાબ કરીએ આપડે કે સજેસ્ટ કરતો છે હું નથી કરતો તો બી એટલે ઓકે કેવાય કેવાય કે આ ડિસ્ચાર્જ છે આમ તો લોકો બીજા કે બીજાનો ખબરવાનો નહીં પણ હમણાં આપડે ખરાબ ગળીએ ઓકે જોઈને જવા દે એટલે તું જાગૃતિ માં છે એલર્ટનેસ માં છે મજા તું તમારે કરવું, તમે કરતા હોય ખરાબ છે, ઓકે, તમે કરવું નથી કરતો, એમ કરીને બધું કરાય કરવાનું ખરાબ એમ બધું નહીં આવે. નોટ ઓનલી ફોર અવર્સ અ ડે, કોઈ કરે તો એનું હોય. સુધાર્થમાં તો કશું કરતો જ નથી. ખોટું કર્યા પછી તું મચ જબરજસ્ત તમે ત્યાં ભટકો તો આરો જ નથી. વાત સમજે જે મુક્ત પુરુષ હોય તે જ આપડે મુક્તિ આપવા, બીજા બધા ત્યાં એ પોતે રઝડે ના પણ રજા આવે. બંધાયેલા માણસ કેટલું આપણને છૂટા કરે, જે મુક્ત પુરુષ હોય તે એટલે આ મુક્ત પછી ભેગા થાય એમાં મોટી પુણ્ય કહેવાય, અને ભેગા થયા પછી લાભ ઉઠાવો તે મોટી પુણ્ય કહેવાય, લાભે ના ઉઠાવે. અત્યાર સુધી જે ધર્મ કર્યો ને એમાં સંયમ નતો જરાય, એ સંયમ વગર ધર્મ ધર્મ જ ના કહેવાય. સંયમ જ નહીં, કોઈ અપમાન કરે તો એની પર હમો થઈ જાય, મારા માર કરી દે ના થાય. થાય કોઈ $1,000 લઈ લે તમે ચિંતા પાડો કે નહીં કરે, ધમાલ ધમાલ ધમાલ ધમાલ કરી સંયમ હોય ત્યારે મુક્તિ થાય. સંયમ વસંતભાઈ આવો ને આ બાજુ આવો, બેસો પેલા તમારો પ્રશ્ન હોય તો પૂછી લો, તમારા મનનું સમાધાન કરો. હું ચાલુ છું એ બરોબર, મારે ખાસ જાણવાનો છે એ બધું પૂછી લો. કરીએ કઈ તો કઈ અને ઘેર અહંકાર કરીએ એને ધર્મ જ કેમ કહેવાય, કસરાટ થતો હોય એ ધર્મ કેમ કહેવાય. ધર્મ તો કસરાટ ના થાય, કોઈ કસરાટ કરે તો આપણને અસર ના થાય એમ નામ ધર્મ કહેવાય. અને ધર્મ કેમ કહેવાય, શું કરે પણ હાથો ઘઉં ના મળે તો જેવા હળેલા ધળેલા પણ સાહસ હોય ને, હાથા સુધી ઘઉં ના મળે તો જેવો ધર્મ મળ્યો એવું કર્યા કરવું પડે. લાભ ઉઠાયેલો આ ફરી ફરી આવો લાભ બોલવાનો, ત્યાં દર્શન ના મળે, આ દર્શન ક્યાંથી મળે છે. મુક્ત પુરુષ નો દર્શન ક્યાંથી હોય, જે દેહ ના માલિક નથી, આજે 27 દેહ ના માલિક નથી, મન ના માલિક નથી, વાણી ના માલિક નથી, જેના બુદ્ધિ નો છોટો નથી, એ પુરુષ ક્યાંથી રહે જોવા મળે, દર્શન કરવા ક્યાંથી મળે. કેટલી બધી પુણ્ય થાય તમે ઘાસ ભાગે આવી ને ઘરે સમાવે આજે ઘેર બેઠા. બે કલાકમાં બધું આપે તમને, જે માગો એ આપે, જે માગો એ આપે. હું દાદા ભગવાન નથી, દાદા ભગવાન પ્રગટ થયા છે ને તે દાદા ભગવાન છે. હું આમ કરી નમસ્કાર કરું છું, દાદા ભગવાન, દાદા ભગવાન નરસિંહ જય જયકાર હું બોલું છું. હું જ્ઞાની પુરુષ છું. શું છું? આખા વર્ષના તમામ પ્રશ્નો સમાધાન કરી દે. ભગવાન મારો ફેર કેટલો? 4 ડિગ્રી નો છે. મારે 356 ડિગ્રી છે, 360 ડિગ્રી. તો મારે 4 ડિગ્રી ઓછી છે, એટલે સારું હું દાદા ભગવાન નમસ્કાર. તમારે થોડી વળી ઓછી હશે કે નહીં? તમારે થોડી ઓછી હશે કે નહીં? સાહેબ ઓછી ખરી. કેટલી? 2-3 છે. ઘણી ઓછી એમ કે હમી કરી અમે ઉમેરો કરી અમારી પાસે તો ડિગ્રી જ નથી. ડિગ્રી છે ત્યારે તમારે ભેગા થયા, ડિગ્રી થાય કઈક હોય ત્યારે મને ભેગો થાય, ભેગો ના થાય આવી વાત જ હોવે ના. તમારું ઉપરી કોઈ નથી એવું કેવાય. શું કહ્યું? ભગવાન એ તમારું ઉપરી, ભગવાન તો તમારું સ્વરૂપ છે. તમારું સ્વરૂપ જે છે તે જ ભગવાન છે, કોઈ ઉપરી નથી તમારો. કંકા થાય નહીં, તેમ ચિંતા ના થાય ત્યારે જીવન કહેવાય. વગર કમની જાગ્યો ત્યારથી ચિંતા, આંખ બંધ થાય તારે લાગે પડે ત્યારે ચિંતા કરતા છે લોકો. પોતાના આત્માની ચિંતા કરશે તો આત્માની ચિંતા કરશે આત્મા પ્રાપ્ત થાય. આ તો જેની ચિંતા કરશે ને તે બોલે. એને વિધિ બતાવો, વિધિ કરી આજે આજે ટાઈમ થયો છે. એનું ફળ કશું આવ્યું નહીં. જો ફળ આવ્યું તો શાંતિ ના હોય ઘેર બધી કાકડા થયા કરે. ઘરમાં જો ક્લેશ શંકા થાય કે ના થાય? કોઈ દાડો મહિનામાં મહિના એક બે દાડા થાય કે ના થાય? તો હજી ભગવાન રહે જ નહીં ને. જે ઘેર ક્લેશ થાય ત્યાં ભગવાન તો ઉઠાઈને ચાલતા થઈ જાય. પછી રહે છું બરકત જ હતી રે. પછી ધીમે ખુદાની બરકત છે તે. ક્લેશ વગરનું જીવન જીવવું છે એના માટે જ્ઞાન હોય તો ક્લેશ વગર રહેવાય. એવું છે કારણ સમજો માણસ ક્લેશ વગર શીર છીએ. જ્ઞાન આપે છે ને પોતાના પ્રાર્થના ભક્તિ તને દેખાડીશું તે કરશે તો શાંતિ બહુ આખો દર રહેશે. અને જ્ઞાન જોઈએ તો આવજો ત્યાં ઠીક છે. નહીં તો એ ભક્તિ દેખાડીએ તો બધું બહુ થઈ ગયું. ભક્તિમાં બધું આ નવ કલ્પો છે, મંત્રો છે, નમસ્કાર વિધિ છે, આ પદો છે, એ બધું ભેગા થઈને બેહેન કરે ને બહુ સુંદર છે. દરેક નગર વાળા ફરતી કરે, દરેક નગર રાખે અઠવાડિયામાં દરેક નગર વાળા ફરતી ગમે તે જ્યારે ત્યાં આગળ બધા ભેગા થઈને અને કરે તો બહુ સરસ પડે. અનંતકાળ ના પાપો ભેગા થયેલા એ જ કહી રહ્યા છે. બીજું જ્ઞાન એટલે શું કે શેનું જ્ઞાન? જરાક શેનું જ્ઞાન? શું જ્ઞાન? શું નામ છે તમારું? નાગરભાઈ. નાગરભાઈ, નાગરભાઈ, નાગરભાઈ, ખરેખર નાગરભાઈ છો? ખરેખર નાગરભાઈ છો? બધાને લાગુ પડે પોતાના નામ પ્રમાણે એટલે. ખરેખર શું છો? એ વિચારવું છે ખરેખર આપણે છે. નાગરભાઈ તમારું નામ છે? માય નહીં જ નાગરભાઈ નહોતો આય. માય નહીં જ નાગરભાઈ નહોતો આય. તમારું નામ ના કરી દે, તમે કોણ? એ રાજા નું જે કેમ બોલતા, તમને કેમ લાગે? આવું બધું ઘોર અજ્ઞાન અંધારું રહી ગયું, કેટલા દુઃખી બોલતા. તમારો દોષ નહીં, આખો જગત જ જાણતું નથી. બાવા પુણ્ય છે, સાધુ કોઈ જાણતા નહીં, કોઈ ગુરા જ્ઞાની ન આવતા હોય ત્યારે જોવાનું બોલે. ત્યારે દીવો સળગે પછી કામ સુધી ઘોર અંધારામાં ભટકાવવાનું. આખા જગત જ વાળું નથી, સાધુ સમજે છે કોઈ છે. બધા મળે બોલ્યા ખરા, આમ જાણી જાણી પણ એને જરાક થઈ ગઈ ને ત્યારે ખબર પડે છે ક્યાં મળે, ક્યાં વાયું પડે. તો શું એને ઘેર ફ્રેસ કર્યો હોય તો આપણે ઘેર જાય. તમે કહેતા ભક્તિ આપીને જાય, શું કહેતા? તો આ માણસ શું ભક્તિ આપીને જાય, ભક્તિ કરશે તો એ બહુ થઈ ગયું. અને આવતી સાલ આવતા હોય ભક્તિ કરશે નઈ, ઘણું થઈ ગયું. પછી અહીં બેઠા જ્ઞાન આપીએ, જો ભક્તિ કરતા હોય એક વાર દાડો, તો અમે અહીં રહી એક દાડો રહીને જ્ઞાન આપી દઈએ. ના ફાવે અઠવાડિયે ફરતું ગાડી અંત સાધન છે. પેલા ગાડી રાખે ને ખરી ને મતલબ રાખો. નોકર ના હાથે કતરકારી, દસ બાર ડઝન એક એક ડઝન કતરકારી હોય નોકર ના હાથમાં પડી ગઈ, ભૂલી જાય. શું થાય તમને? તમારે પ્યાલા નહીં ભૂલી જાય, તમે બહાર પ્યાલા ભૂલી ગયા અને તમારા મય પ્યાલા ભૂલી જાય, ભૂલી જાય ને ભૂલી જાય, બગડી જાય, નુકસાન થાય, મિજાજ બગડી જાય. એમ કે મિજાજ ગરમ થઈ જાય, બગડી જાય. ના પણ જાતિ પ્યાલા ભૂલી ગયા છે, તમારા મિજાજ શું ગરમ થઈ જાય? તમારે શું આ સમજ નહીં હોવાથી લોકો પૂછે થાય છે, સમજ નહીં હોવાથી પ્યાલા ફૂટી ગયા. ગુસ્સો થવા જઈ ફરી પાછા આવતા આપડે બધા ગુસ્સો કરીએ, પાછા આવે ભણ નથી. તેથી એને એવું લાગે છે કે આ નોકરે ફોડી જાય, કે નોકર ફોડી શકે નહી, નોકર ફોડી શકે નહી. એરા ભણ નથી ને, તેને બિચારા ભટકે. કોણ ચલાવે છે તે જ ખબર નથી. આ જગત કોણ ચલાવે છે? કોણ ચલાવે છે? ભગવાન. એ વળી પાસે ક્યારે ચલાવ્યો? બોટલ આપડે ચલાવીએ છીએ, એ વળી પાસે ક્યારે આવ્યો? આપડે નવરા પડ્યા જ નથી, આવ્યો ક્યાંથી? સદબુદ્ધિ આપે, સદબુદ્ધિ આપે, સદબુદ્ધિ આપે. આ લોકો દુર્બુદ્ધિ આપતો હોય પાસે. એની પાસે બે બે હજારથી બુદ્ધિ હશે, દુર્બુદ્ધિ ને હશે બુદ્ધિ. ચોર કહે છે મને મને પ્રેરણા કર ભગવાન. મેં હોય આ ભગવાન પ્રેરણા કરવા આવ્યા તમે, તો બધા ભગવાન ધ્યાન બધા સારું છે લેવા દયા. હા હા ભેડું કરી આપણે ભગવાન શું, ભગવાન શું કરે છે, શું ભાન શું આવે, સમજણ કરે છે ભગવાન. તો ભગવાન જ છે, ભગવાનને એક કોઈ જાણો ને તો પછી તમે આવું ના કહો એને કે ભગવાન મને સદબુદ્ધિ આપે છે. ભગવાન શું કર્યું તમારું? કઈ કદાચ કશું કામ કર્યું છે? પાછું જિંદગીમાં તમારું કશું કામ કર્યું? ભગવાન જ કરે છે આ બધું, ભગવાન જ કરે છે ને. તો તમે શું કરો છો? ભગવાન કરતો તો આપણે જોયા કરવાનું. ભગવાન શું કરે છે? શું બોલું? તમે શું કરો છો? એ ખોટો આરોપ કરો ભગવાન ઉપર, કરો ભગવાન. મા બાપ નહીં એટલે લોકો આ છે તેમાં આરોપ આપે, મા બાપ નહીં ભગવાન એટલે ગા બધા આવું આરોપ આપે. છોકરા તમારે ભગવાન ના છોકરા તમારા માટે તમારી બધું જ તમારું ભગવાન વિશે લઈ રહ્યા છીએ. નુકસાન થાય તમે નુકસાન થાય ભગવાન નુકસાન થઈ ગયો ચાર મહિના ના ભરાય માટે તો ભગવાન કેમ મોકલી આપતો નથી. રગર કમલા ભગવાન ચલાય શું કામ ભગવાન તો ભગવાન જ છે કેવા છે તમને દેખાય છે નહીં ભગવાન તમારે ભગવાન હોવું જોઈએ દર્શન કરે ભગવાન ભગવાન કશું કરે નહીં એમ નામ ભગવાન કશું કરે નહીં એમ નામ ભગવાન અને અનંત શક્તિ નો ધારક જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ એવાય ભગવાન એની હાજરી ત્યાં ચાલી રહી છે પોતે કરે નહીં કે હાજરી થી ચાલી જાય જ્યાં સુધી હાજરી થી લોકો બધા કામ કરે ના કરે બધા એને હાજરી થી ચાલી જાય લોકો આની પર આરોપ આલીએ તો કેવું ગુનો લાગે તો આપડે લોકો કમાયો હોય કમાયો હતા 10 લાખ એવું કમાયો હતા કે હું કમાયો અરે ખોટ ગઈ આપડે તારે કે કેમ ખોટ ગઈ ત્યાં ભગવાન રૂઠ્યા જ કે છે તારે માં આવે ખોટ ગઈ ત્યારે ભગવાન રૂઠ્યા બોલે બોલે કેવું ખબર ત્યારે હું ખબર બોટલ સારી ચાલે ફર્સ્ટ ક્લાસ હું કેવી સરસ રાખું છું ખોટું આમ થાય આરોપ મૂકીને ભગવાન એનું દુઃખ થાય જ પડે ભગવાન ઓળખો તો ખરા ભગવાન શું જાણો ભગવાન શું વ્યવહાર છે ભગવાન ની વાત જાણી છે બધી સાચી છે બોલ બોલ ચાલા જેવું સાચી વાત જાણી છે સાચી વાત જાણવાની ગમશે જગત સાધુ સંન્યાસ છે સાચી વાત જાણતા નથી ભગવાન અરે સાચી વાત જો જાણીએ તો નિવડો આવે બધા જાણવાની ઈચ્છા હોય તો કહો બધા જાણવું છે બધાને આ તમારો જે ગાડી વાત છે ને તે હાવ ખોટી હોય હો ટકા રાય હાથું હોય ને તો આપડે પકડી રાખી આ તો અડધતા નો અદભુત અરે સાચી રીતે ભગવાન ને ઓળખાવું અત્યારે હાથ જાય પછી જાય નહીં જાય અરે ભગવાન નું કામ ભગવાન કરે ને આપડે કામ આપડે કરીએ ભગવાન ને કશું કામ હોય નહીં આ જવાબદારી આપડી જ છે બધી કેવી છે આ સંસાર ની જવાબદારી આપણી છે કોની છે વાય જે દેશ માં વાય વાય હોય છે પાણી વાવ વાવ જોઈ પાણી પીવા ઉતરે છે વાય જોયેલી નઈ કુવામાં ઉતરવાનું પગ વાય નહીં જોયેલી જોયેલી તમે જોયેલી ભાઈ એ વાય માં નીચલે પગથિયા જઈને તો બોલીએ ચૂંટો વર્ષે વાય શું કે રાય ને કઈ તું ચોર છે લાય શું કે તો આપડે સમજી જવાનું કે અહીં આવી તો આવી વાત દીદી આવી જાત નથી એટલે આપડે કે તું રાજા છે આપણે રાજા કે સમજે ને એટલે આ જવાબદારી આપણી છે આ દુનિયામાં જે આપણે કઈ કરો ને એ હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબિલિટી તમારી છે જે કરો તેના ફળ ભોગવવા પડશે અમે ભગવાન હાથે ગાળતો નથી ભગવાન તો બહુ ઊંચા બહુ બુધે હોય તો વાપર છે જરા મારા નમિત્ર શાંતિ થશે બાકી ભગવાન ઓળખ ઓળખ થઈ ગયા પછી કામ થઈ જાય તો આમ તો દાડો વરે ભગવાન શું કરીશું જાણવું ના ના પડે તમે કેવું લાગે તમે આ વાત જાણી છે બધાને પૂરેપૂરો ફોન જાણવો છે નાનું છોકરું કે છે ભગવાને આ બનાવ્યું કે છે દુનિયા શું કે છે ત્યાં જ્ઞાન નાનો છોકરા વર્તી ગયા નાનો છોકરા જ્ઞાન સમજી જાય ખરો સાચું સંન્યાસ છે કે ભગવાન બનાવ્યા અને છોકરા કે ભગવાન બનાવ્યા એ જ્ઞાન છોકરા ના ગણે, જ્ઞાન તો કોક જ જાણે. એટલે ભગવાને બનાવેલું નથી, આ તો વિજ્ઞાન થી પૂછેલું જગત છે. ભગવાન તો ભગવાન જ છે, શું છે એને ઓળખવા જોઈએ. મિત્રા જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી એ જ કૃષ્ણ, એ જ મહાવીર, એ જે આત્મા પ્રગટ થઈ જવો જોઈએ, એ ભગવાન. આ વિધાઉટ માય ઇઝ ગોડ, આ વિધાઉટ માય ઇઝ ગોડ, એ વાત તમને સમજ પડી એમાં? શું મેં કહ્યું? મેં શું કહ્યું? જેની મમતા જતી રહી એ ભગવાન. એ કઈ લાયસન્સ નથી એ કૃષ્ણ ભગવાન નું મારી, કોઈ પણ માણસ ની મમતા જતી રહી ભગવાન જ છે. આ વિધાઉટ માય ઇઝ ગોડ, સમજે પડે એવી વાત છે તું ને? નહી પડે પડે, મમતા છે ને તેવી માનતા આમ હજાર. હા વિધાઉટ માય ઇઝ ગોડ, એટલે ભગવાન તો ભગવાન જ છે. ભગવાન માં કોઈ એમ પાસે કશું સંસારી ભૌતિક ચીજ ના ભાઈ ભગવાન પાસે, એને માગીએ તે આપણે ગુનો છે. ભગવાન પાસે કઈ માગીએ તે આપણો ભૌતિક જોયું ને, ભૌતિક ચીજ તો આ લોકો ને ગ્રંથિ વાળા લોકો ને એમાં સુખ હોય ને, ભૌતિક ચીજ માં સુખ હોય ને, સુખ તો આત્મા માં છે. એટલે આ દુનિયા વિજ્ઞાન થી બી થયેલી છે, સંજોગો થી થયેલી છે. સંજોગો થી સંજોગો તો સમજ પડે. આ લોકો નથી કહેતા કે આ બે છોડીએ પડે ને આ સીધી કેમ ભણાવતા નથી, કારણ કે સંજોગો સંજોગો નથી કહેતા ને. એ કાંતિ ની સકલ આવી રહી છે વિજ્ઞાન થી. ભગવાન છે, ભગવાન છે તો કાંતિ છે. ભગવાન ના કાંતિ પૂછ્યું કે ક્યાં રહે છે ભગવાન, તને શું લાગે છે? કઈ ઉપર રહે નથી, ઉપર બાપો એ રહે છે નથી કરે. ગોડ ઇઝ ઇન એવરી થિંગ છે, એટલે દેખાય છે ને તેની નહીં. આ જીવો જીવો જે છે ને તેની નહીં છે, ભગવાન પેલા છે એ એવરી જગ્યાએ, વેધર ઇન્વિઝિબલ ઓર ઇન્વિઝિબલ. તારો તમારી મારી વચ્ચે ઇન્વિઝિબલ થઈ છે, એટલા બધા છે. પાંચ થી દેખાય છે, બિલ્ડિંગ દેખાય છે, એવી છે ભગવાન. તમે દ્રષ્ટિ આપીએ જીવે દ્રષ્ટિ આપી હોય ત્યારે તમને દેખાઈ જાય, પછી તમને મારવાનું મન ના થાય. જબરજસ્ત વાત છે ને આવી, અને આ ભગવાન ક્રિએટર છે. અમે બહાર જઈએ ને તો પૂછે કોણ છે ભગવાન, કઈ કહીએ જો આ સમજૂર ઉપર જે વિચારવા જ નથી એ લોકો એમ કહીએ ભગવાન બનાવ્યું નથી, તો એ લોકો સ્ટોર પર મૂકી દે બધા. આ તો જેને સાચી વાત થતી હોય, જેને આ ચિંતા ઉપર જે ન કરતી હોય તેને સાચી વાત. બાકી બાર તો મારે ભગવાન થઈ જ કેવું હોય છે ભાઈ, ભાઈ રાખે છે લોકો ભગવાન નો ભાઈ. એટલે ભાઈ તમારી વાત જે ખોટું કરો સારું કરો એ ભગવાન તો ના થાય. તો લોકો કદાચ ભગવાન અમને કરાવડા હતી તો એના દર્શન ભગવાન ઉદય કર્મ તમારો છે, તમારું કર્મ ભોગવવાનું આવ્યું છે. કે ત્યારા બતાવ કર્મ ઘર જુદા થઈ ગયું કોના છે, કદાચ નિમિત્ત હોય કોઈ જાય કે શું કરી જાય લઈ ગયા પછી તમારું હિસાબ છે. પોતા પહેલા તમારી પાસે ભક્તિ જે છે કે આ જ્ઞાનમાં આપણું ભક્તિ જોતા ભક્તિ બતાવી દે છે. તમારે રાખવાની તમારે રાખવાની પોતે ના ગયો ભાઈ, પોતાનું વર્તન ના ગયું છે, વર્તન પોતાનું જ્ઞાન પણ ગયું ના ભાઈ, પોતાની શ્રદ્ધા ગયું એટલે પ્રસિદ્ધિ ગયેલી હોય ને તમે બહાર હો, તમે કલ્ચર પચાડી દીધો હો પણ પ્રસિદ્ધિ ત્યાં ગયેલી હોય એ તમે કેન્દ્ર વર્ષ પ્રસિદ્ધિ નુકસાન કરશો એટલે બધું પ્રસિદ્ધિ કરેક્ટ લાગે છે. તમે વર્તનમાં કે મતલબ બરોબર છે, આપણે આમ જોવા જઈએ આપણે જોઈએ છે ને એના ઉપર સાંભળવા કરતા સાંભળવા સાંભળવો માણસ આપણા કરતા વધારે સારો નહીં. બેઠો હોય તો પરિસર પાસે બેઠો જ ના હોય તો બરોબર છે, બેઠો જ ના હોય એટલે એ બધું જોઈને પછી જોઈને બાળો બોલે કે અમે અમારા ટીમો છે તે વાત માને નહીં કે મારે તમે ઘરે તમે પાસ થયા નહીં આપી દઉં બાર ભરે ને તમે ક્ષમતા રાખો એ છે એ દઉં. કારણ કે હું ખાતો નથી એમ કે આવું ના ખાવાનું કઈ રહેવું ભાઈ પેલા ની ચૂંટણી કરવું જોઈએ જયારે કચરત થયા હતા તે ઘર કચરત થઈ ગયું પણ અહીં આવે કચરત ની મજબૂત થયા બધું ને સાધુ હોય ને તો બધા કાંઈ દેખાવા દેતા હોય તને સારું કરે ખાનાર થાય છે એમ તને શું થાય પણ ના બટાકા બટાકા પર ભેજ પૂર્વગ્રહ બંધાયેલો છે હું ખાવાનું નક્કી કરેલો ભેજ થાય પણ ખાવાનું નક્કી કરતા રાખ ભેજ થાય ત્યારે અમને ક્યાં પિયર લાગે તમે બોસ નો ભેજ હોય મમ્મી એનો દેશ લાગે એનો એને કઈ લાગે મંદિર ધ્યાન થાય તો એમ તો નખો કે તમે કઈ નહીં લાગે આફ્રિકનો 25 ડિગ્રી સુધી 50-60 ડિગ્રી ના ખરા આપડે જેવું હોય તો આપણે ગયા ચિંતા બહુ કરે અમને ચિંતા નાખે કાલે શું કરશે વિચાર નાખે વિજ્ઞાન ઉપરાંત ચાલો.